يخافون ربهم من فوقهم ويفعلون ما يؤمرون પોતાનો પાલનહાર કે જે તેમના ઉપર છે યાની જે તેમના કરતા ઘણો જ શ્રેષ્ઠ બલન ને ચડિયાતો છે એનાથી ડરતા રહે છે ને જે હુકમ તેમને આપવામાં આવે છે તે બરાબર રીતે બચાવી લાવે છે તેના પર અમલ કરે છે. وقال الله لا تتخذوا إلهين اثنين إنما هو إله واحد فإياي فارهبون ને અલ્લાહે કહ્યું છે કે બે માબૂદોને માનો નહીં સિવાય તેના નથી કે અલ્લાહ એક જ માબૂદ છે માટે મારાથી જ બીઓ. وله ما في السماوات والأرض وله الدين واصبا أفغير الله تتقون અને આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બધું તેનું જ છે અને તેના હુકમનું પાલન દરેકને માટે હંમેશા લાઝિમ છે જરૂરી છે તો શું તમે લોકો અલ્લાહના સિવાય બીજા કોઈથી બીશો બીજા કોઈનો અલ્લાહના સિવાય તકવા ઇખ્તિયાર કરશો. ને જે પણ નેમત અતાવો કે બક્ષિશ તમને મળે છે અલ્લાહના તરફથી છે પછી જયારે તમારા ઉપર કોઈ આપત્તિ કે આફત આવી પડે છે ત્યારે તેને જ મદદ માટે પુકારો છો. પછી તે જયારે તે આફતને આપત્તિ તમારા પરથી કાઢી દે છે ખતમ કરી દે છે ત્યારે એ જ પળે તમારામાંથી એક ટોળું એક ગીરો પોતાના પાલનહારનો શરીકને ભાગીદાર બનાવવા માંડી જાય છે કે જેથી અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેની બાબતે તેઓ નાશુકરી કરે કૃતજ્ઞતા કરે. માટે હવે તમે આ દુનિયામાં લાભ મેળવી લો કારણ કે આખરે તો તમને માલુમ પડી જ જશે. અને જે રોજી અમોએ તેમને આપી છે તેનો એક ભાગ તે માબૂદોના માટે નક્કી કરે છે કે જેમની હકીકત પણ તેઓ જાણતા નથી. અલ્લાહની કસમ જે અસત્ય જે જૂઠાણું તમે ઉપજાવી કાઢો છો બનાવી કાઢો છો તેના વિશે તમને જરૂર પૂછવામાં આવશે. ને અલ્લાહના માટે દીકરીઓ ઠરાવે છે પણ તે તેનાથી પાક છે ને પોતાના માટે જે પસંદ પડે છે તે યાની કે દીકરાઓ ઠરાવે છે. અને તેઓમાંથી કોઈને જ્યારે દીકરીના જન્મવાની ખુશખબર સંભળાવવામાં આવે છે ત્યારે ગુસ્સાના લીધે તેનો ચહેરો કાળો થઈ જાય છે. અને જે વાતની ખુશખબર તેને આપવામાં આવી હતી તેને નાપસંદ અપ્રિય સમજવાના કારણે લોકોથી સંતાતો કરે છે ને વિચારે છે કે નામોશીને બે ઇજ્જતી છતાંય તેણીને બાકી રહેવા દેવી કે જીવથી જ તેને માટીમાં દાટી દેવી. જુઓ તો ખરા તેઓ કેવો ખરા ફેંસલો કરે છે. للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى وهو العزيز الحكيم. જે લોકો આખરત પર ઈમાન નથી રાખતા, કયામત પર ઈમાન નથી રાખતા, તેમના માટે ખરાબ ઉપમા છે. જ્યારે અલ્લાહના માટે મોટામાં મોટી ઉપમા છે ને તે જબરદસ્ત حكمت وارو چه. ولو يؤاخذ الله الناس بظلمهم ما ترك عليها من دابة ولكن يؤخرهم إلى أجل مسمى فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون. અને અગર અલ્લાહ માણસોના જુલ્મોના પ્રમાણમાં જુલ્મોના બરાબર તેમનાથી બદલો લેતે તો જમીન પર વસનારાઓમાંથી કોઈ પણ જીવ માત્ર ને કોઈ પણ જાનવરને બાકી રાખશે નહીં. પણ એ તો એક ઠરાવેલા નક્કી કરેલા સમય સુધી તેમને ઢીલ આપે છે. પછી જ્યારે તેમનો સમય આવી જાય છે ત્યારે એક ઘડી પણ તેઓ ન પાછળ રહે છે ન આગળ વધે છે. ને અલ્લાહના માટે તે વસ્તુ નક્કી કરે છે જે પોતાના માટે નાપસંદ કરે છે અને તેમની જીભો તેમની જબાનો જૂઠું બોલે છે કે બધી સારી સારી વસ્તુઓ ખુદ તેમના પોતાના માટે છે એમ નથી. પણ બેશક જહન્નમ તેમના માટે છે અને જહન્નમ વાસીઓના આગેવાન વડીલો તેઓ જ બનશે. فالله لقد أرسلنا إلى أمم من قبلك فزين لهم الشيطان أعمالهم فهو وليهم اليوم ولهم عذاب أليم. أي رسول الله قسم ساجيج أمو يتاري پهلاني أمتو طرف پن رسولو مقليا حتا سندشو فونشار نار مقليا حتا. પણ શૈતાને તે ઉમ્મતીઓના કરતૂતોને તેમની નજરમાં શોભિતા બનાવી દીધા હતા. માટે આજે કયામતના દિવસે પણ એ જ તેમનો હિમાયતી હશે, યાની કે શૈતાન જ તેમનો મદદગાર ને તરફદાર હશે ને તેમના માટે ખૂબ જ દુઃખ આપતી સજા હશે. ને એ રસૂલ અમોએ તારા ઉપર આ કિતાબ યાની કે કુરાને મજીદ સિર્ફ એ આશયથી એ મકસદથી ઉતારી છે કે જે બાબતોમાં આ લોકો મતભેદ કરે છે તે તેમની સામે તું ખુલ્લું કરીને બયાન કરી દે ને જે લોકો ઈમાન રાખે છે તેમના માટે હિદાયત ને રહેમતનું કારણ બને. ને અલ્લાહે આસમાન પરથી પાણી ઉતાર્યું, પછી તે થકી જમીનને તેના મોત બાદ પાછી જીવતી કરી. બેશક તેમાં તે લોકો માટે કે જેઓ સાંભળે છે યાની કે ધ્યાન દઈ સાંભળે છે એક નિશાની મોજૂદ છે. وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً نُسْقِيكُمْ مِمَّا فِي بُطُونِهِ مِنْ بين فرث ودم لبنا خالصا سائغا للشاربين. ને બેશક તમારા માટે ચાર પગા જાનવરોમાં પણ નસીહત અને શિખામણ મોજુદ છે. અમે તેમના પેટમાં જે છાણ અને લોહી છે તેની વચ્ચેથી છૂટું પાડીને ચોખ્ખું દૂધ તમને પાઈએ છીએ, જે પીનારાઓને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ثمرات النخيل والأعناب تتخذون منه سكرا ورزقا حسنا إن في ذلك لآية لقوم يعقلون. ને ખજૂર તથા દ્રાક્ષના ફળોમાંથી તમે નશાની વસ્તુઓ બનાવો છો તેમજ સારો ખોરાક પણ. બેશક સમજનારાઓ માટે એમાં પણ એક નિશાની છે. وَأَوْحَى رَبُّكَ إِلَى النَّحْلِ أَنِ اتَّخِذِي مِنَ الْجِبَالِ بُيُوتًا وَمِنَ الشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ. ને તારા પાલનહારે મધમાખીને સુજાડી દીધું છે કે તું પહાડોમાં તથા ઝાડોમાં અને તે લોકો કે જે ઊંચી ઊંચી ઇમારતો બાંધે છે તેમાં ઘર બનાવી લે, યાની કે મધપોળા બનાવી લે. كُلِي مِن كُلِّ الثَّمَرَاتِ فَاسْلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلًا يَخْرُجُ مِن بُطُونِهَا شَرَابٌ مُخْتَلِفٌ أَلْوَانُهُ فِيهِ شِفَاءٌ لِلنَّاسِ إِنَّ فِي ذَلِكَ لَآيَةً لِقَوْمٍ يَتَفَكَّرُونَ. પછી દરેક ફળમાંથી તું ખા ને તારા પાલનહારના સારા સહેલા રસ્તા પર નમનતાથી ગરમાશની સાથે ચાલતી રહે. વળી તે માખીઓના પેટમાંથી એક પીવાની વસ્તુ યાની કે મધ નીકળે છે જેના જુદા જુદા રંગ હોય છે, જેમાં માણસોના રોગોનું ઈલાજ છે, બીમારીઓનો ઈલાજ છે. બેશક વિચાર ને ચિંતન કરનારાઓ માટે એમાં પણ એક નિશાની છે. અલ્લાહ ખલકકુમ થુમ્મા યતવફાકુમ વમિનકુમ મન યુરદ્દુ ઇલા અરદિલ ઉમર લકૈ લા યઅલમ બઅદ ઇલ્મિન શયઅ ઇન્નલ્લાહ અલીમુન કદીર. ને અલ્લાહે તમને પેદા કર્યા છે, પછી તમારો અંત પણ એ જ લાવી મૂકશે, ને તમારા માંથીના કેટલાકો ફરીને પાછા નકામી ઉંમરે યાની કે બુઢાપાએ પહોંચે છે, જેથી ઇલ્મ ધરાવ્યા પછી પાછો દરેક ઇલ્મથી જાહિલ થઈ જાય છે, અજ્ઞાત થઈ જાય છે. બેશક અલ્લાહ સર્વજ્ઞાની, બધું જાણનાર ને સર્વશક્તિમાન છે. والله فضل بعضكم على بعض في الرزق فما الذين فضلوا برد رزقهم على ما ملكت أيمانهم فهم فيه سواء أفبنعمة الله يجحدون. ને અલ્લાહે રોઝીમાં તમારામાંથી કેટલાકોને કેટલાકો પર બલંદી આપી છે, શ્રેષ્ઠતા આપી છે. પછી તેઓ કે જેમને બલંદી આપી છે, રોઝી વધારે આપી છે, તેઓ પોતાની રોઝી પોતાના જમણા હાથોથી મેળવેલા ગુલામોને આપતા નથી કે જેથી તે રોઝીમાં તેઓ સરખા બરાબર થઈ જાય. તે છતાં પણ શું તેઓ અલ્લાહની નેમતોનો ઇનકાર કરે છે? والله جعل لكم من أنفسكم أزواجا وجعل لكم من أزواجكم بنين وحفدة ورزقكم من الطيبات أفبالباطل يؤمنون وبنعمة الله هم يكفرون. ને અલ્લાહે તમારા પોતાનામાંથી તમારા માટે ઔરતો પેદા કરી છે ને તમારી ઔરતોમાંથી તમારા માટે દીકરા પૌત્રો બનાવી દીધા છે ને સારી સારી વસ્તુઓ તમારી રોજી માટે તમને આપી છે. શું છતાંય તેઓ અસત્યને જૂઠાણા પર ઈમાન લાવશે ને અલ્લાહની નેમતોનો બક્ષિશોનો અતાઓનો ઇનકાર કરી જ જશે. ને અલ્લાહ ને મૂકી તેમની ઇબાદત કરે છે કે જેઓ આસમાન તથા જમીન માંથી તેમને રોજી આપવાનો કઈ જ અધિકાર કે સત્તા રાખતા નથી, તેમજ તેઓ તેમ કરવાને સત્તા પણ ધરાવતા નથી. માટે અલ્લાહ સાથે બીજાઓની સરખામણી કરી મુકાબલો કરી દાખલા ને મિસાલ આપો નહીં. બેશક અલ્લાહ સૌ કઈ જાણે છે અને તમે કઈ જાણતા નથી. ومن رزقناه منا رزقا حسنا فهو ينفق منه سرا وجهرا هل يستوون الحمد لله بل أكثرهم لا يعلمون. الله એક એવા ગુલામનો દાખલો આપે છે કે જે બીજાની મિલકત હોય અને તે કોઈ વસ્તુ પર અધિકાર કે હક રાખતો ન હોય, ને તેનો દાખલો કે જેને અમોએ અમારી પાસેથી ઉમદા રોજી આપી મૂકી હોય જેથી તે તેમાંથી જાહેર અને છુપી રીતે અલ્લાહની રાહમાં ખૂબ ખર્ચ પણ કરતો હોય. શું તેઓ બે એક સરખા છે, બરાબર છે? હરગિજ નહીં. દરેક રીતની તારીફ ને વખાણ અલ્લાહ માટે જ છે, પણ તેઓમાંથી ઘણા ખરા જાણતા નથી. وضرب الله مثلا الرجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل على مولاه أينما يوجهه لا يأتي بخير هل يستوي هو ومن يأمر بالعدل وهو على صراط مستقيم. ને અલ્લાહ બે શખ્સોનો દાખલો ને મિસાલ બયાન કરે છે કે તે માંથીનો એક તો જન્મથી જ ગુંગો હોય, બોલતો ન હોય, તે કોઈ પણ વસ્તુ પર કાબુ રાખતો ન હોય અને તે પોતાના માલિક પર બોજારૂપ હોય, પારરૂપ હોય. જ્યાં પણ તેને મોકલવામાં આવે ત્યાં તે કોઈ પણ કામ ઠીક કરીને લાવે નહીં. શું તે ગુંગો, ન બોલતો અને તે માણસ કે જે કઈ આજ્ઞા જે કઈ હુકમ તે કરે તે વ્યાજબી જ હોય અને વળી બંને પણ સીધા રસ્તા પર રાહે રાત પર હોય, તે બે બરાબર હોય શકે છે? ને આસમાનો તથા જમીનની બધી છુપી વાતો અલ્લાહથી જ સંબંધ ધરાવે છે, ને કયામતની ઘડીનો મામલો આંખના ઝપકારા કે તેથી પણ ઘણા ઓછા સમય સિવાય બીજું કઈ નથી. બેશક અલ્લાહ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ રાખે છે. والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار والأفئدة لعلكم تشكرون. ને અલ્લાહે તમને તમારી માના પેટમાંથી એવી રીતે કાઢ્યા કે તે વખતે તમે કાંઈ જાણતા ન હતા, ને તેણે જ તમારા માટે કાન તથા આંખો તથા હૃદય દિલ બનાવ્યા છે કે કદાચ ને તમે આભાર માનો શુકર માનો. أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّهُ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ. શું આ લોકો કે આસમાનમાં ઉડતા પંખીઓ તરફ જોતા નથી કે જે આસમાનમાં એકદમ ઊંચાઈએ હવામાનમાં વાતાવરણમાં અધર રહે છે? તે જગ્યાએ તેમને અલ્લાહ સિવાય બીજું કોઈ થોભાવી રાખતું નથી. બેશક ઈમાન લાવનારાઓ માટે એમાં નિશાનીઓ મોજૂદ છે. والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ظعنكم ويوم إقامتكم ومن أصوافها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين. الله تمارا ماتي તમારા ઘરોમાં આરામની જગ્યા બનાવી છે, ને તમારા માટે ચાર પગા જાનવરોના ચામડામાંથી મકાન કે તંબુ કાયમ કરી દીધા છે કે જે તમને તમારી હિજરત કૂચ બહાર જવું તથા પડાવના દિવસે ઊંચકવા બેસાવવામાં હલકા ફૂલ જેવા લાગે છે, ને તેમની ઊનમાંથી તથા રૂંવાટીમાંથી તથા વાળમાંથી તમારા માટે ઓઢવા પાથરવાની વસ્તુઓ તથા લાભ મેળવવાનો સામાન એક ચોક્કસ સમય માટે નક્કી કર્યો છે. والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل لكم سرابيل تقيكم الحر وسرابيل تقيكم بأسكم كذلك يتم نعمته عليكم لعلكم تسلمون. અને જે જે વસ્તુઓ અલ્લાહે પેદા કરી છે તેમાંથી કેટલીક વસ્તુઓ તમારા છાયડા માટે બનાવી છે તથા તમારા સંતાય બેસવા માટે પહાડોમાં પણ હિફાજતમાં રહેવાના જગ્યા માટે સ્થાપિત કર્યા છે, ને તમારા માટે એવા લુગડા બનાવ્યા છે પેદા કર્યા છે કે જે તમને ગરમીથી બચાવે, ને એવા લુગડા કે જે તમને લડાઈ વખતે આપસના હુમલાથી બચાવે છે. આવી રીતે અલ્લાહ પોતાની બક્ષીશો ને અતાઓ તમારા પર પૂરી કરે છે કે જેથી તમે સાચે સાચી તાબેદારી કરો, તેને આધીન રહો. આ છતાંય જો તેઓ ઇનકાર કરે તો તારા માટે તો સિરફ અમારો સંદેશો સાફ કરી પહોંચાડી દેવાનું છે. તેઓ અલ્લાહની નેમત ઓળખે છે, છતાં જાણી જોઈને તેઓ ઇનકાર કરે છે, ને તેઓમાંના ઘણા ખરા એહસાન ભૂરી જનાર છે. ويوم نبعث من كل أمة شهيدا ثم لا يؤذن للذين كفروا ولا هم يستعتبون. ને જે દિવસે દરેક ઉમ્મત માંથી અમે એક એક સાક્ષી ને ગવાહ ઉભો કરીશું ત્યારે જેઓ ઈમાન લાવ્યા ન હશે તેમને ન તો કઈ રજા આપવામાં આવશે, જેમ કે બોલવાની પણ રજા આપવામાં નહીં આવે, અને ન તેમને માફી માંગવાની તક આપવામાં આવશે. ને જ્યારે તે લોકો કે જેમને જુલ્મ કર્યો છે સજા જોશે, ત્યારે ન તેમની સજા હળવી કરવામાં આવશે અને ન તેમને મોહલત કે મોકો આપવામાં આવશે. وإذا رأى الذين أشركوا شركاءهم قالوا ربنا هؤلاء شركاؤنا الذين كنا ندعو من دونك فألقوا إليهم القول إنكم لكاذبون. અને જે વખતે તે લોકો કે જેમને શિર્ક કર્યું છે તેઓ પોતાના શરીકો યાની કે માની લીધેલા માબૂદોને જોશે ત્યારે કહેશે કે એ અમારા પાલનહાર આ અમારા માની લીધેલા શરીકો છે યાની કે જેને તારા ભાગીદાર ગણાવતા હતા તે આ લોકો છે જેમને અમે મુસીબતના સમયે તારા સિવાય પુકાર્યા કરતા હતા ત્યારે તેઓ શરીકો આ વાતને તેમના જ ઉપર ઢોળી દે છે એમ કહીને કે ચોક્કસ જ તમે હડહડતા જૂઠા છો. وألقوا إلى الله يومئذ السلم وضل عنهم ما كانوا يفترون. અને તેઓ તે દિવસે અલ્લાહની હુજુરમાં નમનતાઈનું માથું ચુકાવી દેશે અને તેઓ જે કાંઈ જૂઠું ઉપજાવીને બનાવી કાઢતા હતા તે બધું તેમની પાસેથી જતું રહેશે. الذين كفروا وصدوا عن سبيل الله زدناهم عذابا فوق العذاب بما كانوا يفسدون. તે લોકો કે જેઓ ઇનકાર કરતા હતા કુફર કરતા હતા તથા અલ્લાહના રસ્તાથી લોકોને અટકાવ્યા કરતા હતા તેમના ફિતૂર કર્યા કરવાના કારણે અમે તેમના પર સજા ઉપર સજા વધારી દઈશું. وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِمْ مِنْ أَنْفُسِهِمْ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَى هَؤُلَاءِ وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَى لِلْمُسْلِمِينَ. કે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક એક સાક્ષી તેમની જ વિરુદ્ધ ઉભો કરીશું ને પછી એ રસૂલ તે બધાઓ પર તને સાક્ષી બનાવી બોલાવીશું ત્યારે તેની કેવી માઠી દશા થશે. ને બેશક અમોએ તારા ઉપર આ કિતાબ યાની કે કુરાન મજીદ ઉતારી છે તેમાં દરેક વસ્તુનું વિગતવાર ડેટાયમાં બયાન છે ને સાચે સાચી દાવેદારી કરનારાઓ માટે હિદાયત ને રહેમત ને ખુશખબર છે. الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. બેશક અલ્લાહ ન્યાય ઇન્સાફ તથા ઉપકાર ને એહસાન તથા નજદીકના સગાવાલાઓને મદદ કરવાનો હુકમ કરે છે અને બેશરમીપણું તથા ખરાબ કામો તથા અત્યાચારની મનાઈ કરે છે. તે તમને નસીહત કરે છે કે કદાચ ને તમે શિખામણ લો સબક હાસિલ કરો. وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدتُّمْ وَلَا تَنْقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّهَ عَلَيْكُمْ كَفِيلًا إِنَّ اللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ. ને અલ્લાહ ના વાયદા ને કે જ્યારે તમે વાયદો કરી ચુક્યા હો પૂરો કરો ને પ્રતિજ્ઞાઓ કસમો પાકી કરી લીધા બાદ તેનો ભંગ કરો નહીં. જે હાલતમાં કે તમે અલ્લાહને પોતાનો જામીન કરી ચૂક્યા હો બેશક તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. وَلَا تَكُونُوا كَالَّتِي نَقَضَتْ غَزْلَهَا مِنْ بَعْدِ قُوَّةٍ أَنْكَاثًا تَتَّخِذُونَ أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ تتخذون أيمانكم دخلا بينكم أن تكون أمة هي أربى من أمة إنما يبلوكم الله به وليبينن لكم يوم القيامة ما كنتم فيه تختلفون અને તમે તે ઔરતના જેવા ન થાઓ કે જે પોતાના હાથે કાંતેલા સૂતરને મજબૂત થયા પછી કટકે કટકા કરી નાખે છે. તમે તમારી કસમો આપસમાં છેતરવા માટે ખાઓ નહીં, એવા મકસદથી કે એક ટોળું બીજા કરતા તાકતવર રહે, સિવાય તેના નથી કે અલ્લાહ તે થકી તમારી પરીક્ષા ને આજમાઈશ કરે છે. ને જે જે કાંઈ મતભેદ તમે કર્યા કરતા હતા તે બધી બાબતોને તમારા માટે કયામતના દિવસે જરૂર સાફ કરી દેશે, ખુલ્લી કરી દેશે. અને અગર અલ્લાહ ચાહતે તો તમને એક જ પંથ ના બનાવતે, એક જ ધર્મ ના બનાવતે, પણ તે જેનાથી ચાહે છે હિદાયતની પ્રેરણા ઇન્સ્પિરેશન ખૂંચવી લે છે અને જેને ચાહે છે હિદાયત અદા કરી દે છે. ને તમે જે જે કાંઈ કરતા હતા તેની બાબતે તમને જરૂર પૂછવામાં આવશે. ولا تتخذوا أيمانكم دخلا بينكم فتزل قدم بعد ثبوتها وتذوقوا السوء بما صددتم عن سبيل الله ولكم عذاب عظيم. અને તમે તમારી પ્રતિજ્ઞાઓને કસમોને આપસમાં છેતરવાનું કારણ ન બનાવો કે જેથી એમ ન થાય કે જામી ગયા બાદ તમારા પગ ઇસ્લામથી પાછા લરસી જાય અને તમે રાહે અલ્લાહથી લોકોને અટકાવતા હતા તેના બદલામાં બુરાઈની મજા ચાખવી પડે અને વળી તમારા માટે સખત સજા પણ હોય. ولا تشتروا بعهد الله ثمنا قليلا إنما عند الله هو خير لكم إن كنتم تعلمون. ને અલ્લાહ સાથેના કોલ કરારના બદલામાં નજીવી કિંમત સ્વીકારો નહીં, કબૂલ ન કરો. બેશક અલ્લાહની પાસે જે છે તે તમારા માટે વધુ સારું છે. اگر تم سمجھو تو ما عندكم ينفد وما عند الله باق ولنجزين الذين صبروا اجرهم باحسن ما كانوا يعملون. જે કાંઈ તમારી પાસે છે તેનો નાશ થઈ જશે ને જે કાંઈ અલ્લાહની પાસે છે તે જ બાકી રહેનાર છે. ને જે લોકોએ સબર કરી, ધીરજ ધરી, તેનો બદલો તેઓ જે સારા કામ કરતા હતા તે કરતા એ બહેતર જ આપશું, વધારે સારો આપીશું. من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون. مردو ماتي هو કે ઓળતો માંથી જે શખ્સે સારું કામ કર્યું એવી હાલતમાં કે તે ઈમાન રાખનારો પણ હોય તો ચોક્કસ જ અમે તેની જિંદગી સારી પસાર કરી દઈશું. ને જે કામ તેઓ કર્યા કરતા હતા તેનાથી પણ તેમને કઈ કેટલો સારો વધારે બદલો જરૂર આપી દઈશું. માટે જે વખતે તું કુરાને મજીદ પડવા માંડે તો પહેલા ચિત્કાર ને લાનત પામેલા શૈતાન ના છળ કપટ થી અલ્લાહ ની પનાહ માંગ્યા કર. બેશક શૈતાનનો તે લોકો ઉપર કાંઈ જ કાબુ નથી કે તેઓ ઈમાન લાવ્યા છે ને પોતાના પાલનહાર પર ભરોસો કરે છે, વિશ્વાસ રાખે છે. إنما سلطانه على الذين يتولونه والذين هم به مشركون. તેનો કાબુ તો એ જ લોકો પર છે કે જેઓ તેના દોસ્ત બને છે ને તેમના ઉપર કે જેઓ બીજાઓને અલ્લાહના શરીકને ભાગીદાર બનાવે છે. وَإِذَا بَدَّلْنَا آيَةً مَكَانَ آيَةٍ وَاللَّهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوا إِنَّمَا أَنْتَ مُفْتَرٍ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ. અને જ્યારે અમે કોઈ આયતની જગ્યાએ બીજી કોઈ આયત બદલીએ છીએ, જો કે અલ્લાહ જે કાંઈ ઉતારે છે તે ખુદ તેના તરકીબથી પૂરી રીતે જાણકાર છે, ત્યારે તેઓ કહે છે કે તું તો ઉપજાવીને બનાવી કાઢનારો છે. હકીકત આ છે કે તેઓમાંથી ઘણા ખરાઓને કાંઈ જ ઇલ્મ નથી. نزله روح القدس من ربك بالحق ليثبت الذين آمنوا وهدى وبشرى للمسلمين. اے رسول تم کہے کہ آ قرآن مجید نے تو روح القدس جبرائیل تارا پالنہار طرف تھی سچائی پوروک اتاریو چھے اے ماتے કે જેઓ ઈમાન લાવ્યા છે તેમને વધારે મક્કમ બનાવી દે, અડગને મજબૂત બનાવી દે, ને સાચી તાબેદારી કરનારાઓ માટે હિદાયત ને ખુશખબરી છે. وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُ بَشَرٌ لِسَانُ الَّذِي يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِيٌّ وَهَذَا لِسَانٌ عَرَبِيٌّ مُبِينٌ. ને એ રસૂલ, અમે સારી રીતે જાણીએ છીએ કે તેઓ કહે છે કે એ રસૂલ ને તો એક માણસ જ ભણતર આપે છે, શિક્ષણ આપે છે, પણ તેની જબાન, તેની ભાષા કે જેના ઉપર આ લોકો શિક્ષણ આપવાનો તહમત મૂકે છે અજમી છે, યાની કે પર ભાષા વાળો છે, ને આ તો શુદ્ધ અરબી ભાષા છે. إن الذين لا يؤمنون بآيات الله لا يهديهم الله ولهم عذاب أليم. بشك تے لوکو کے جو اللہ نی آیتو پر ایمان نتی راکتا تمنے اللہ ہدایت فرماوشے نہیں نے تمنا ماتے دوک دیتی سجا چھے. إنما يفتري الكذب الذين لا يؤمنون بآيات الله وأولئك هم الكاذبون. سوائے تینا نتی કે જૂઠાણું તો એ જ લોકો ઉપજાવીને બનાવી કાઢે છે કે જેઓ અલ્લાહની આયતો પર ઈમાન રાખતા નથી, ને ખરી રીતે તો તેઓ જૂઠા છે. من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان ولكن من شرح بالكفر صدرا فعليهم غضب من الله ولهم عذاب عظيم. જેઓ ઈમાન લાવ્યા બાદ અલ્લાહનો ઇનકાર કરે સિવાય એવી હાલતમાં કે તેના ઉપર બળજબરી કરવામાં આવી હોય, પણ તેના મનમાં ઈમાન મજબૂત હોય, દૃઢ હોય, તો તેના પર કાંઈ દોષ નથી. પણ જે મોકળા મનથી, ખુલ્લા મનથી કુફર કરે, તો બસ એવા જ લોકો પર અલ્લાહનો ગઝબ ઉતરનાર છે, ને તેમના માટે મહાન સજા તૈયાર છે. ذلك بأنه استحب الحياة الدنيا على الآخرة وأن الله لا يهدي القوم الكافرين. એ કારણે કે તેમણે આ લોકની જિંદગી પર લોકના મુકાબલામાં یعنی کہ آ دنیا نی زندگی آخرت نا مقابلہ ماں پسند کری لیتی نے اللہ منکر لوگوں نے انکار کرنا راو نے ہدایت فرماتو نتی أولئك الذين طبع الله على قلوبهم وسمعهم وأبصارهم وأولئك هم الغافلون તેઓ એ છે કે જેમના દિલો પર તથા કાનો પર તથા આંખો પર અલ્લાહે મોહર મારી દીધી છે, ધબ્બો મારી દીધો છે, ને એ જ લોકો તદ્દન બેદરકાર છે, બેખબર છે, ગાફિલ છે. બેશક આખિરતમાં نقصان اٹھاؤنا رات دیو چھشے. ثم ان ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا ان ربك من بعدها لغفور رحيم. پچھی جرور چھے کہ تارو پالنہار تھے لوکو ناماتے کے جیمنے مصیبت ما گرفتار تھیا پچھی પોતાના ઘરોને છોડી દીધા, પછી ધર્મ જંગ કરી અને સબ્ર કરી, ધીરજ ધરી, તો બેશક તારો પાલનહાર આ બધી વાતો પછી એ લોકો માટે મહાન માફ કરનાર ને દયાળુ છે. يوم تأتي كل نفس تجادل عن نفسها وتوفى كل نفس ما عملت وهم لا يظلمون. قيامتنا دیوسے در ایک جن پوتانا ماتے جی تقرار کرتو آوشے نے در ایک جن نے تینے جے جے کائیں کریو شے تینو پورے پورو بدلو آفواما آوشے نے تینا پر ہرگیز ظلم کرواما آوشے نہیں. وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. نے اللہ ایک ایوی وسیلی مثال بیان کرے چھے کہ جے تدن ایک دم شانت نے بے خوف تھی જેમાં ચારે બાજુથી જિંદગી ગુજારવાના ભરપૂર સાધનો ભરપૂર વસ્તુઓ ચાલ્યા આવતા હતા, પછી તે વસ્તી વાળાઓએ અલ્લાહની નેમતોની નાશુકરી કરી, તો અલ્લાહે પણ તેમના કૃત્યો બદલ તેમને ખૂબ જ ભૂખ તથા ખોફની મજા ચખાડી દીધી. وَلَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظَالِمُونَ. ને ચોક્કસ તેમની પાસે તેમનામાંથી જ એક રસૂલ આવ્યો, પછી તેમણે તેને જુઠાવ્યો, જેથી તેમને તેમની જુલમગારીની હાલતમાં જ સજાએ આવી દબાવ્યા. فَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا وَاشْكُرُوا نِعْمَةَ اللَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ. માટે અલ્લાહે તમને જે કાંઈ આપ્યું છે તેમાંથી હલાલ અને પાક વસ્તુઓ ખાઓ, ને અગર જો અલ્લાહના જ બંદા બનવા ચાહતા હો તો તેની નેમતોનો તેની અતાઓનો શુકર માનતા રહો, પાડ માનતા રહો. انما حرم عليكم الميتة والدم ولحم الخنزير وما اهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فان الله غفور رحيم. સિવાય તેના નથી કે તે તમારા પર મુર્દાર તથા લોહી તથા સુવર ડુક્કરનું માંસ તથા તે કુરબાની કે જે અલ્લાહના સિવાય બીજું નામ લઈ ઝબહ કરવામાં આવી હોય તે બધી વસ્તુઓ હરામ કરી છે, પછી જે કોઈ ભૂખમરાથી બેચેન બને અને અલ્લાહના હુકમનું ખિલાફવર્ઝી વિરુદ્ધતા કર્યા વગર તથા હદથી વધી જવા વગર તેનો ઉપયોગ કરે તો બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને દયાવાન છે. ولا تقولوا لما تصف ألسنتكم الكذب هذا حلال وهذا حرام لتفتروا على الله الكذب إن الذين يفترون على الله الكذب لا يفلحون. ને તમારી જબાનોથી જે અસત્ય ને જૂઠાણું નીકળે છે તે સાચું માની લે એમ ન કહો કે આ હલાલ છે અને આ હરામ છે, કે જેથી એવી રીતે અલ્લાહ પર જૂઠું આળને તહમત ચડાવો. બેશક જે લોકો અલ્લાહ પર જૂઠું તહમત ચડાવે છે, આળ મૂકે છે, તેઓ હરગીજ અલ્લાહ પર કામયાબી મેળવશે નહીં. આ થોડાક વખતનો લાભ ને ફાયદો છે ને છેવટે તેમના માટે દુઃખદાયક સજા છે. ને તેમના પર કે જેઓ યહૂદી હતા તે વસ્તુઓ હરામ કરી હતી કે જેનું બયાન અમે તને આગળ બયાન કરી ચુક્યા છીએ, ને અમોએ તેમના પર જુલ્મ કર્યો ન હતો, બલકે તેઓ પંડે ખુદ પોતે જ પોતાના પર પોતાના જીવ પર જુલ્મ કર્યા કરતા હતા. છતાં બેશક તારો પાલનહાર તે લોકોના માટે કે જેમણે અજાણતામાં બદી કરી બુરાઈ કરી પછી તે બાદ પસ્તાવો કર્યો ને ભૂલ કર્યા બાદ સુધારણા કરી, તો બેશક તારો પાલનહાર એમ થયા પછી મોટો માફ કરનાર ને દયાળુ છે. બેશક ઇબ્રાહીમ એક નમૂનો હતા, એક સત્ય ધર્મનો નમૂનો હતો, જે નિખાલસ મનથી ખુલુસ દિલથી અલ્લાહની ફરમાબરદારીને તાબેદારી કરનારા હતા, ને તે મુશ્રિકો માંથીનો ન હતો. તે અલ્લાહની નેમતો ને અતાઓનું શુકર માનનારા હતા, અલ્લાહે તેને પસંદ કરી લીધા અને તેને સાચો રસ્તો દેખાડી દીધો હતો. અને અમોએ તેને આ દુનિયામાં ભલાઈ આપી હતી અને ચોક્કસ જ આખેરતમાં પણ તે સાલેહીન નેકોકાર માટીના જ છે. પછી અમોએ તારી તરફ વહી કરી કે તું ઇબ્રાહીમ ના ધર્મ ની પેરવી કર, તેનું અનુકરણ કર, કે જે એક જ અલ્લાહ ને માનનારા હતા ને તે મુશ્રિકો માંથી ના ન હતા. સિવાય તેના નથી કે શનિવાર તો તે લોકો પર વાજિબ કરવામાં આવ્યો હતો કે જેમણે તેના પાલનમાં મતભેદ કર્યો હતો, ને બેશક તારો પાલનહાર તેમની વચ્ચે કયામતના દિવસે તે બાબતનો ફેસલો કરી દેશે કે જેમાં તેઓ આપસમાં મતભેદ કર્યા કરતા હતા. ادعو إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بالمهتدين. اي رسول تُو تارا پالن هار نا رستا طرف حکمت نے داپن ساتھے تتھا سریشت اوبدیش سارا مساری نصیحت ساتھے لوکو نے بولاو نے تیمنی ساتھے ایوی ریتے چرچا کر کے جے اتم ہوئی بے شب تارو پالن هار تیمنا تھی ساری ریتے جانکار چھے کہ جے وہ تینا رستا تھی رکھری گیا چھے ને તેમનાથી પણ સારી રીતે જાણકાર છે કે તેઓ હિદાયત પામેલા છે. ને જો બદલો લો તો એટલો જ બદલો લો જેટલી કે તમારા પર સત્તાય ને કડકાઈ કરવામાં આવી હોય, ને જો સહન કરો તો સાચે જ તે સહન કરનારાઓ માટે બહેતર છે. ને એ રસૂલ સહન કર, ને તારાથી સહન થશે નહીં પણ અલ્લાહની જ મદદથી, અને તે નાસ્તિકોના બાબતે દુઃખ ન લગાડ, ખેદ ન કર, ને તેઓ જે ચાલબાજીઓ ને રમત ચાલે છે તેનાથી મનમાં ઓછું ન લગાડ. બેશક અલ્લાહ તેમની સાથે છે કે જેઓ બચતા રહે છે, પરહેશ કરે છે નાસ્તિકપણા અને ગુનાહોથી, ને તેમની સાથે પણ છે કે જેઓ નેકીઓ કરનારા છે.